શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 31 માર્કંડેશ્વર શિવ વટવૃક્ષ શ્રી કૃષ્ણ બલભદ્ર તથા સુભદ્રાના દર્શન પૂજનનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે બ્રાહ્મણો, હવે હું પંચતીર્થની વિધિ કહીશ તથા સ્નાન દાન અને દેવ દર્શનથી જે ફળ મળે છે તેનું વર્ણન કરીશ. માર્કંડેય હૃદમાં જઈને ઉત્તરાભિમુખે 3 વાર ડૂબકી મારવી અને નીચેનો મંત્ર બોલવો. સંસાર સાગરે મગ્નમ પાપગ્રસ્તમ ચેતનમ ત્રાહી મામ ભગ્ન નેત્રગ્ન ત્રિપુરારે નમો અસ્તુ તે નમઃ શિવાય શાંતાય સર્વ પાપ હરાય ચ. સ્નાનમ કરોમી દેવેશ મમ નશ્યતુ પાતકમ. ભગના નેત્રોનો નાશ કરનારા ત્રિપુરારી ભગવાન શિવ, હું સંસાર સાગરમાં નિમગ્ન પાપોથી ગ્રસ્ત અને અચેતન છું. આપ મારી રક્ષા કરો, આપને નમસ્કાર છે. સમસ્ત પાપોને દૂર કરનારા શાંત સ્વરૂપ શિવને નમસ્કાર છે. હે દેવેશ્વર, હું અહીં સ્નાન કરું છું, મારું બધું પાતક નષ્ટ થઈ જાય. આ પ્રમાણે બોલીને બુદ્ધિમાન પુરુષે જળમાં સ્નાન કરીને દેવતાઓ અને ઋષિઓનું વિધિપૂર્વક તર્પણ કરવું, પછી તલ અને જળ લઈને પિતૃઓને પણ તૃપ્ત કરવા, ત્યાર પછી આચમન કરીને શિવ મંદિરમાં જવું, તેમાં પ્રવેશ કરીને 3 વાર દેવતાની પરિક્રમા કરવી, ત્યારબાદ માર્કંડેશ્વરાય નમઃ આ મૂળ મંત્રથી અથવા અઘોર એટલે કે ઓમ અઘોરેભ્યો અથ ઘોરેભ્યો ઘોર ઘોરતરભ્યો સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. અઘોર મંત્રથી ભગવાન શંકરની પૂજા કરીને તેમને પ્રણામ કરવા અને નીચેનો મંત્ર બોલીને તેમને પ્રસન્ન કરવા. ત્રિલોચન નમસ્તે અસ્તુ નમસ્તે શશિભૂષણ ત્રાહી મામ ત્વમ વિરૂપાક્ષ મહાદેવ નમો અસ્તુ તે. 3 નેત્રોવાળા હે શંકર, આપને નમસ્કાર છે. ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરનારા આપને નમસ્કાર છે. વિકટ નેત્રોવાળા શિવજી, આપ મારી રક્ષા કરો. હે મહાદેવ, આપને નમસ્કાર છે. ત્યાંથી કલ્પાંત સ્થાયી વટવૃક્ષ પાસે એટલે કે કલ્પાંત સ્થાયી વટવૃક્ષ પાસે જઈ તેની 3 પરિક્રમા કરવી, પછી નીચેનો મંત્ર દ્વારા ઘણી ભક્તિ સાથે તે વડની પૂજા કરવી. ઓમ નમો અવ્યક્ત રૂપાય મહાપ્રલયકારીણે મહદ્ર સોપવિષ્ટાય નૈગ્રોધાય નમો અસ્તુ તે અમરસ્વમ સદા કલ્પે હરિશ્વાય તનમ વટ નેગ્રોધ હર મે પાપમ કલ્પ વૃક્ષ નમો અસ્તુ તે. અવ્યક્ત સ્વરૂપ મહાપ્રલયકારી તથા મહાન રસ્તી યુક્ત વટવૃક્ષ એવા આપને નમસ્કાર છે. હે વટ, તમે પ્રત્યેક કલ્પમાં અમર છો, તમારા પર ભગવાન શરીરનો નિવાસ છે. હે નેગ્રોધ, મારા પાપ હરી લો. હે કલ્પ વૃક્ષ, તમને નમસ્કાર છે. એ પછી ભક્તિપૂર્વક પરિક્રમા કરીને કલ્પસ્થાયી વટને નમસ્કાર કરવા. આ પ્રમાણે કરનાર મનુષ્ય કાચળીમાંથી છૂટેલા સર્પની જેમ એકાએક પાપોથી મુક્ત થઈ જાય છે. તે વૃક્ષની છાયામાં પહોંચી ગયા પછી મનુષ્ય બ્રહ્મહત્યાથી પણ મુક્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા બ્રહ્મ તેજમય વટવૃક્ષ રૂપી વિષ્ણુને પ્રણામ કરીને મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની સામે ઉભા રહેલા ગરુડને જે નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના વૈકુંઠ ધામમાં જાય છે. વટવૃક્ષ અને ગરુડના દર્શન કર્યા પછી જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રા દેવીના દર્શન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જગન્નાથ શ્રી કૃષ્ણના મંદિરમાં પ્રવેશ કરીને 3 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ, પછી નામ મંત્રથી બલભદ્રજીનું ભક્તિપૂર્વક પૂજન કરીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી. નમસ્તે હલધ્રુગ રામ, નમસ્તે મુસલાયુધ, નમસ્તે રેવતી કાંત, નમસ્તે ભક્ત વત્સલ, નમસ્તે બલિનામ શ્રેષ્ઠ, નમસ્તે ધરણીધર પ્રલંબારે, નમસ્તે અસ્તુ ત્રાહી મામ કૃષ્ણ પૂર્વજ. હળ ધારણ કરનારા રામ, આપને નમસ્કાર છે. મુસળને આયુધ રૂપે રાખનારા આપને નમસ્કાર. હે ભક્ત વત્સલ, આપને નમસ્કાર છે. પૃથ્વીને મસ્તક પર ધારણ કરનારા શેષજી, આપને નમસ્કાર છે. પ્રલંબ શત્રુ, આપને નમસ્કાર છે. શ્રી કૃષ્ણના અગ્રજ, મારી રક્ષા કરો. આ પ્રમાણે કૈલાસ શિખર જેવા આકાર અને ચંદ્રમાંથી પણ સુંદર મુખવાળા નીલ વસ્ત્રધારી દેવ પૂજિત અનંત અજય એક કુંડળથી વિભૂષિત ફણો દ્વારા વિકટ મસ્તક વાળા મહાબળી હળધરને પ્રસન્ન કરવા બલરામજીની પૂજા પછી વિદ્વાન પુરુષે એકાગ્ર ચિત્ત થઈને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય થી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. જેવો દ્વાદશાક્ષર મંત્ર દ્વારા ભક્તિપૂર્વક સદા ભગવાનની પૂજા કરે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે. દેવતા યોગી તથા સોમપાન કરનારા યાજ્ઞિક પણ જે ગતિને પ્રાપ્ત કરતા નથી તેને દ્વાદશાક્ષર મંત્ર જપનાર પુરુષ પ્રાપ્ત કરી લે છે. તેથી તે જ મંત્રથી ભક્તિપૂર્વક ગંધ પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જગદગુરુ શ્રીકૃષ્ણની પૂજા કરીને તેમને પ્રણામ કરવા, પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી. જગન્નાથ શ્રીકૃષ્ણ, બધા પાપોનો નાશ કરનાર પ્રભુ આપનો જય હો. ચાણુર અને કેસીના નાશક આપનો જય હો. કંસ નાશક આપનો જય હો. કમલ લોચન આપનો જય હો. ચક્ર ગદાધર આપનો જય હો. નીલ મેઘ જેવા શ્યામ વર્ણ આપનો જય હો. સૌને સુખ આપનારા પરમેશ્વર આપનો જય હો. જગત પૂજ્ય દેવ આપનો જય હો. સંસાર સંહારક આપનો જય હો. મનવાંછિત ફળ આપનારા દેવતા આપનો જય હો. આ ભયંકર સંસાર સાગર તદ્દન સારહીન છે, એમાં દુઃખમય ફીણ ભરેલું છે, ક્રોધરૂપી ગ્રહથી પૂર્ણ છે, એમાં વિષયો રૂપી જળ ભરેલું છે, જાત જાતના રોગો જેના ઉછળતા તરંગો છે, મોહરૂપી અમળોને કારણે અત્યંત દુસ્તર લાગે છે. હે સુરશ્રેષ્ઠ, હું આ ઘોર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલો છું. હે પુરુષોત્તમ, મારી રક્ષા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને દેવેશ્વર વરદાયક ભક્ત વત્સલ સર્વ પાપહારી સમસ્ત કામનાઓ પૂરી કરનારા દાતા ભરાવદાર ખભા અને બે ભુજાઓ વાળા શ્યામ વર્ણ કમળપત્ર જેવા વિશાળ નેત્રો વાળા વિશાળ વૃક્ષસ્થળ વિશાળ ભુજાઓ પીળા વસ્ત્ર અને સુંદર મુખવાળા શંખ ચક્ર ગદા ધારણ કરનારા મુકુટમણીથી ભૂષિત સમસ્ત શુભ લક્ષણો વાળા અને વનમાલાથી વિભૂષિત ભગવાન શ્રી કૃષ્ણના જે દર્શન અને પ્રણામ કરે છે, હજારો અશ્વમેઘ યજ્ઞો અને સઘળા તીર્થોમાં સ્નાન અને દાન કરવાનું ફળ પામે છે. સઘળા વેદ સમસ્ત યજ્ઞ દાન વ્રત નિયમ તપસ્યા અને બ્રહ્મચર્યના પાલનથી જે ફળ મળે છે તે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને વંદનથી મળે છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનારા ગૃહસ્થને વનવાસના નિયમનું પાલન કરવાથી વાનપ્રસ્થને અને શાસ્ત્રોક્ત રીત પ્રમાણે સંન્યાસ ધર્મનું પાલન કરવાથી સંન્યાસીને જે ફળ મળે છે સંન્યાસીને જે ફળ મળે છે તે જ શ્રી કૃષ્ણના દર્શન અને તેમને પ્રણામ કરનાર મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. ભગવત દર્શનના મહાત્મય વિશે વધારે કહેવાની શું જરૂર. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિપૂર્વક દર્શન કરીને મનુષ્ય દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી ભક્તો પર સ્નેહ ધરાવતા સુભદ્રા દેવીનું પણ નામ મંત્રથી પૂજન કરીને તેમને પ્રણામ કરવા અને હાથ જોડીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી. નમસ્તે સર્વંગે દેવી, નમસ્તે શુભ સૌખ્યદે, ત્રાહી મામ પદ્મપત્રાક્ષી કાત્યાયની નમો અસ્તુ તે. હે દેવી, તમે સર્વત્ર વ્યાપ્ત રહેનારા અને શુભ સૌખ્ય પ્રદાન કરનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. પદ્મપત્ર સમાન વિશાળ નેત્રોવાળા કાત્યાયની, મારી રક્ષા કરો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સંપૂર્ણ જગતને ધારણ કરનારા લોકહિત કરનારા વરદાયની તથા કલ્યાણમય બલભદ્રના બહેન સુભદ્રા દેવીને પ્રસન્ન કરીને મનુષ્ય ઈચ્છા અનુસાર ગતિથી ચાલનારા વિમાન દ્વારા શ્રી કૃષ્ણના વૈકુંઠ ધામમાં જાય છે. અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.